ભગવાન નું રેગ્યુલર હોય કેવું ચાર આપડે તો આદર છે એમને એકાંતિક કેસી ગયા તો જાનવરો જીવે અનંતાનુભૂતિ ગયા પણ આ પ્રત્યાઘાત ક્રોધ થઈ જાય જબરદસ્ત. લક્ષ તો જ્ઞાન આપી ઓળંગી શકશે નહીં. દિગંબર ના સાધુ ને ખરું લખી હા પણ દાદા આ તમારું આપણું અહિયાં સાંભળ્યા પછી એ જ્ઞાન ની જે સમસ્યા એ તરત જ ઉતરી જાય, સોસરી સીધી ઉતરી જાય. ભગવાન આને જ્ઞાન નથી કર્યું, આ જે દાદા કરે છે એને ભગવાન જ્ઞાન નથી. ખરી વાત છે, બરાબર. તો ક્રિયાકારી થાય એને જ્ઞાન કર્યું. શું કહ્યું? ક્રિયાકારી થાય. હું તમને જ્ઞાન આપું, કઈ બગર છે તો નહીં, અને એમાં કઈ ફેરફાર થયો છે? દરરોજ બેઠા હોય છે, દરરોજ જાઉં ને, દરરોજ જઈને બેઠા હોય છે. ધ્યાન થાય કે એમને છોકરું કેમ નથી દાદા, પૈસા હોય પણ સંકેત આ પ્રત્યાખ્યાન કરો. પછી પ્રત્યાગામી કોઈને નુકસાન કરે નુકસાન ના કરે કોઈને નુકસાન કરે નઈ પોતાના કેવા લોકો ને ખબર ના પડે નાટકી પણ જે ભમાને થઈ પડ્યો હોય નથી કેવું પડે અતિક્રમણ કર્યું માટે કોઈને દુઃખ ના થાય કરતો હોય એટલો કરવો હોય કોઈને દુઃખ ના થાય લક્ષ્મી તું ને કેવા તમને ખબર અતિક્રમણ નહીં કરતા કોઈને દુઃખ તો થયું પગને ના વાગે દાદા રોજ ટેલિફોન પોતાનું કશું એમને ગુસ્સો થતો ને બીજા કોઈ નું પણ દાદા પછી ઉધરી સાધુ ને ગંદા દુખો આવી બધા છે પણ અજ્ઞાની ને બિચારા ઠંડા પવન માંથી લાગે, કારણ કે આત્મા પ્રાપ્ત થયો નથી ને. આપડે તો સાડી પહેરીએ, બધું સંભાળવા નિકાલ કરવાનું, સાડીઓ પહેરવાનું વાંધો નહીં, પણ સંભાળે નિકાલ કરવાનો. એ ભાઈ હવે આ લગ્ન માં આ પહેરી જવી પડશે, નિકાલ તો કરવો જ પડશે ને, એવી રીતે જવાનું. અને તું તો બસ સાડી પર બહુ વધારે ને, સાડી દેખાય એટલે બધી વાત ભૂલી જાય. એટલે આપણે આત્મા ઉપર મોહ રાખવા જેવો, જ્ઞાની ઉપર મોહ રાખવા જેવો, બીજે બધે મોહ રાખવા જેવું. એવું કશું છે નહીં, ખાલી ગમે પેલું ઓઢું બસ. આત્મામાં સ્થિરતા છે તારી, પણ તે સ્થિરતા સ્થિતિ અહીંયા વાય છે, સ્થિરતા આત્મામાં છે, પણ એને ખબર નથી રહેતી કે આ સ્થિરતા શેમાં છે. એની જાગૃતિ રાખીએ ને આપણે વરવેર કરીએ કે ભાઈ જ્ઞાન માં સ્થિરતા છે ને કેમ આત્મા માં સ્થિરતા છે ને કેમ આમ જુદી જુદી દેખાય છે, એવું વિચાર પણ બધું સરસ છે. એક તો રિલેટિવ થી નરેન્દ્ર, રિલેટિવ થી આ છોકરીના ફાધર, રિલેટિવ થી આ વાઇફ ના હસબન્ડ, બધું રિલેટિવ. રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ થી સિદ્ધાર્થમાં, સિદ્ધાર્થ આ બે વ્યૂ પોઈન્ટ થી જોજો કર્યા કરવું બધે. પછી ત્રીજું વ્યવસ્થિત કરતા, તમારી પ્રેરણા થાય તે વ્યવસ્થિત કરતા, ખબર પડે ને, વ્યવસ્થિત સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. પછી ચોથી છે તમે શુદ્ધાત્મા થયા તો આ કોણ, તમારું પાડોશી કોણ, નરેન્દ્ર તમારો પાડોશી કહેવાય. ફર્સ્ટ ફાઇલ નંબર વન, ફાઇલ નંબર ટુ, થ્રી, ફોર નિકાલ કર્યા કરે બધા. અને પાંચમો રિલેટિવ એકાઉન્ટ રાખતા હતા, અને તે તો આપણે નાના નહીં કરીએ, શક્તિ મોજત હતું. આપડે તો પેલા સિદ્ધાત્મા રિયલ ચોપડો, આ પાંચ જ વાક્યો છે. અને બોલી જાય અને સૂક્ષ્મ સંયમ મનમાં ગળીમાં કે ગાડીમાં જઈએ, ગળીમાં કે ચેતના ગાડીમાં જઈએ, ગળીમાં કે ગાડીમાં જઈએ, એ બધા સંયોગો બધા થયા કરે. સંયોગો સંયોગો સ્થુલ સંયોગો બધા સંબંધ રહ્યો છે. હવે બીજો સંબંધ છે નહી, આપડે જ્ઞાતા અને અને નરેન્દ્ર નો ખબર હું છું તમારી જોડે નરેન્દ્ર દેખાય ને આપડે જાતે નરેન્દ્ર શક્તિ વાળા શક્તિ નાખી છું. નરેન્દ્ર કે શક્તિ આપો થોડી, બોલો હું આનંદ શક્તિ વાળો છું. પરિગ્રહ છોડતા ધ્યાન કરતા ક્રમિક માર્ગ ભટકાવણ ઓછી થઈ ભટકી બીજું કહ્યું ગાડીમાં મળે છે કે ભેગા થાય છે ને જોર કામ કરવાનું વધારે કઈ વધારે નહીં. કનુભાઈ એને કયા પદ માં સંસાર રૂપે નહી જગત નું કેમ કલ્યાણ થાય અને બે સંપૂર્ણ વિતરાગ હોય તમે તો છે ને ઉપાધ્યાય બધું ના ખાલી ગાડી માં બેઠા ડીમ કરું પાડું છું એકદમ બીજા કેટલી મુશ્કેલી દીકરી હતી તમારે બેસો ત્યાંથી લઈને દેવી આપડે પાંચ શું જોઈ લે ત્યાં એને કઈ એમ ખબર છે કે આપણી પાસે શું છે ને, તો આપડે જાણ્યા કે મારે કપડા ના બહાર કરો દેખાઈ જાય છે કે નમો ભગવતે વાતું એ શબ્દ નતો. પછી જયારે આપે મને તમે હું શુદ્ધાત્મા એમ કરીને વિચાર કર્યો ભગવાન ખરેખર સંલગ્ન અને મારી જે ગરમી વાળા વધારે કામ થાય એ કયા પ્રમાણે ચાલે દાદા પણ ના કરે પોતાને કલ વાપરવા ના દે. બીજો નવો માલ ભરાય ખરાબ કચરો નીકળી જાય મળું કાવું મળું લાઈટ રાખે થાય છે સારું આપડે મળતી વખતે એવું થાય આગળ જબો જબો કરે ની ગંગા છે હા ગંગા એ કચરો નીકળ્યા બંધેલું દેખાય નઈ એવું લાઈટ જતો ખબર જુદો કેવાય જુદો વાંધો ખબર ને એટલે વાંચો જ જેની બંધ થઈ જાય અને જેની આંખ આપડા જોઈ કેવું કેવું ચિંતા કરી ચિંતા કરી બોલશે અત્યારે એવું બોલે છે બોલતી નથી ક્યાં થઈ જાય છે ખરાબ ખરાબ વાણી પ્રત્યાઘાત લાગે એવી નવું નથી કરનો ઉદય જેનો ઉદય કેટલાક ના ઉદય હોય છે કેવું ભાઈ આમ જ નાશ થઈ ગયેલો હોય છે એટલે એમાં નવું નહીં થઈ શકે એમ છે એ મેડનેસ આવે છે અમુક કર્મા ઉદયો હોય ને તો પોતે પાછું મેડનેસ આવે ને પછી બનાવે છે ઘણા ખરા તો ગાડા હોતા નથી 20% ગાડા હોય છે 20% લોકો ના બનાવેલા હોય છે અસર કરી કરી હેલ્પિંગ મળે ડાળી ના ડાળી ડાળી બહુ ડાળી બનાવેલી મજા ની સાથે આથી બધા 1,00,000 અસર કરી લાગે છે તમારી પાસે શું રહ્યો અને સહયોગો હોય શું સહયોગો હોય શું રહ્યું એનો સ્વભાવ કેવો હતો ના ગમતો મહેમાન આવ્યો ભાઈ મન છે આપણું ના પાડે આપડે તો સંભાળવા નીકળતો પછી બોલીએ કરીએ દાદા નો ધંધો યાદ રાખવાનો કાઢો એવું કઈ ધંધો રહે ને વહેલો